શ્રી નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 153. અભિષેક સમયે દેવતાઓ દ્વારા જગન્નાથની સ્તુતિ, ગુડીચા યાત્રાનું મહાત્મ્ય તથા દ્વાદશી યાત્રાની પ્રતિષ્ઠાવિધિ. પુરોહિત વસુ કહે છે, બ્રહ્મપુત્રી, તે સમયે આ પ્રમાણે શ્રીકૃષ્ણ બલરામ તથા સુભદ્રાનો અભિષેક કરીને પ્રસન્નતાપૂર્વક દેવતાઓ તેમની સ્તુતિ કરે છે. દેવતા કહે છે, સંપૂર્ણ લોકોનું પાલન કરનારા જગન્નાથ, તમારો જય હો, જય હો. પદ્મનાભ ધરણીધર આદિદેવ, તમારો જય હો. વાસુદેવ દિવ્ય મત્સ્ય રૂપ ધારણ કરનારા પરમેશ્વર, તમારો જય હો. દેવશ્રેષ્ઠ સમુદ્રમાં શયન કરનારા માધવ યોગેશ્વર, તમારો જય હો. વિશ્વમૂર્તે ચક્રધર શ્રીનિવાસ, તમારો જય હો. કચ્છપ અવતાર, તમારો જય હો. શેષ સાઈન ધર્મવાસ ગુણાનિધાન, તમારો જય હો. શાંતિકર જ્ઞાનમૂર્તે ભાવવિદ મુક્તિકર, તમારો જય હો, જય હો. વિમલ દેહ સત્વગુણના નિવાસસ્થાન ગુણસમૂહ, તમારો જય હો, જય હો. નિર્ગુણ સ્વરૂપ મોક્ષ સાધક, તમારો જય હો. લોકશરણ લક્ષ્મીપતે કમલનયન સૃષ્ટિકર, તમારો જય હો, જય હો. તમારો શ્રી વિગ્રહ અળસીના ફૂલ જેવો શ્યામ તથા સુંદર છે, તમારો જય હો, તમારો જય હો, તમારો જય હો, જય હો. તમારું શ્રીઅંગ શેષનાગના શરીર પર શયન કરે છે, તમારો જય હો. ભક્તિભાવન, તમારો જય હો, જય હો. પરમ શાંત, તમારો જય હો. નીલાંબરધારી બલરામ, તમારો જય હો. સાંખ્યવંદિત, તમારો જય હો. પાપહારી હરે, તમારો જય હો. જગન્નાથ શ્રી કૃષ્ણ, તમારો જય હો. મનવાંછિત ફળ આપનારા દેવ, તમારો જય હો. બલરામના અનુજ, તમારો જય હો. વનમાળાધારી નારાયણ, તમારો જય હો. વિષ્ણુ, તમારો જય હો. તમને નમસ્કાર છે. આ પ્રમાણે સ્તુતિ કરીને ઇન્દ્ર વગેરે દેવતા, સિદ્ધ ચારણ, ગંધર્વ અને અન્ય સ્વર્ગવાસીઓના મન બહુ પ્રસન્ન થઈ ગયા. તેઓ તન્મય ચિત્તે શ્રીકૃષ્ણ બલરામ અને સુભદ્રા દેવીના દર્શન, સ્તવન અને નમસ્કાર કરીને પોતપોતાના નિવાસસ્થાન પર ચાલ્યા જાય છે. પુષ્કર તીર્થમાં 100 વાર ગોદાન કરવાથી જે ફળ કહેવામાં આવ્યું છે, તેને જ મનુષ્ય મંચ પર બિરાજમાન શ્રીકૃષ્ણના દર્શન કરવાથી પ્રાપ્ત કરી લે છે. સૌને આત્મીય સત્કાર કરવાથી, સૌનો આતિથ્ય સત્કાર કરવાથી, વિધિપૂર્વક વૃષોત્સર્ગ કરવાથી, ગ્રીષ્મકાળમાં જળદાન કરવાથી, ચંદ્રાયણ વ્રત કરવાથી, એક માસ સુધી નિરાહાર રહેવાથી તથા બધા તીર્થોમાં જઈને વ્રત અને દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે બધું મંચ પર બિરાજમાન સુભદ્રા સહિત શ્રીકૃષ્ણ અને બલરામના દર્શન કરવાથી મળી જાય છે. તેથી સ્ત્રી કે પુરુષ બધાએ તે સમયે ભગવાન પુરુષોત્તમના દર્શન કરવા જોઈએ. મોહિની, ભગવાન શ્રીકૃષ્ણે સ્નાન કર્યા પછીના શેષ જળથી જો વિધિપૂર્વક અભિષેક કરવામાં આવે તો વંધ્યા, મૃતસ્વત્સા, દુર્ભગા, ગ્રહ પીડતા, રાક્ષસ ગૃહિતા તથા રોગી સ્ત્રીઓ તત્કાળ શુદ્ધ થઈ જાય છે. અને સુપ્રભે, જે જે મનોરથ તે ઈચ્છે છે તે બધા શીઘ્ર પ્રાપ્ત કરી લે છે. તેથી જળસાઈ ભગવાન શ્રીકૃષ્ણને સ્નાન વશેષ જળથી પોતાના સંપૂર્ણ અંગો પર અભિષેક કરવો જોઈએ. જે લોકો સ્નાન પછી દક્ષિણાભિમુખ જઈ રહેલા ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરે છે, તેઓ બ્રહ્મત્યા વગેરે પાપોથી મુક્ત થઈ જાય છે. પૃથ્વી પરના સંપૂર્ણ તીર્થોની યાત્રાનું જે ફળ છે, તથા ગંગા દ્વાર, કુબજામ તથા કુરુક્ષેત્રમાં તથા પુષ્કર વગેરે અન્ય તીર્થોમાં સૂર્યગ્રહણ સમયે સ્નાન કરવાથી જે ફળ મળે છે, તથા વેદ, શાસ્ત્ર, પુરાણ, મહાભારત તથા સંહિતા વગેરે ગ્રંથોમાં પુણ્યકર્મનું જે ફળ કહ્યું છે, તે ફળ મનુષ્ય દક્ષિણાભિમુખ જઈ રહેલા શ્રીકૃષ્ણ બલરામ તથા સુભદ્રાના દર્શન કરવાથી મળી જાય છે. ભગવાન શ્રીકૃષ્ણ બલરામ અને સુભદ્રા ત્રણેય રથમાં બિરાજમાન થઈને જ્યારે ગુંડીચા નામક ઉદ્યાન મંદિર છે, જે પુરીમાં ઇન્દ્રધુમ્ન સરોવરના તટ પર છે, એના ગુંડીવા નામ પણ છે, ગુંડીચા મંડપની યાત્રા કરે છે. તે સમયે જે તેમના દર્શન કરે છે તે શ્રીહરિના ધામમાં જાય છે. ગુંડીચા યાત્રા સમયે ફાલ્ગુનની પૂર્ણિમાએ વિષુવયોગમાં જે મનુષ્ય એકવાર પુરુષોત્તમપુરીની યાત્રા કરે છે તે વિષ્ણુલોકમાં જાય છે. બ્રહ્મપુત્રી, જ્યારે ત્યાંની 12 યાત્રાઓ પૂરી થઈ જાય તે સમયે વિધિપૂર્વક તેનું ધ્યાપન કરવું જોઈએ, જે બધા પાપોને નાશ કરવાવાળી છે. જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષમાં એકાદશી તિથિએ એકાગ્રચિત્તે કોઈ પવિત્ર જળાશય પર જઈને આચમન કરવું અને ઇન્દ્રિય સંયમપૂર્વક પવિત્ર ભાવે બધા તીર્થોનું આહ્વાન કરીને ભગવાન નારાયણનું ધ્યાન કરીને સ્નાન કરવું. સ્નાન પછી વિધિપૂર્વક દેવતાઓ, ઋષિઓ, પિતરો અને અન્ય લોકોનું તેમના નામ અને ગોત્રોનું ઉચ્ચારણ કરીને તર્પણ કરવું. પછી જળમાંથી બહાર આવી તે બે સ્વચ્છ વસ્ત્ર પહેરી વિધિપૂર્વક આચમન કરીને સૂર્યોપસ્થાન બાદ પુણ્યમયી વેદમાતા ગાયત્રીના 108 જપ કરવા, સાથે સાથે સૂર્યદેવતા સંબંધી અન્ય મંત્રોના જપ કરીને 3 વાર પરિક્રમા કર્યા બાદ સૂર્યદેવને પ્રણામ કરવા, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ 3 વર્ણો માટે વેદોક્ત વિધિથી સ્નાન અને જપનું વિધાન છે. વરારોહે સ્ત્રી અને શુદ્રોના સ્નાન અને જપ વૈદિક વિધિથી રહિત હોય છે. ત્યાર પછી ભક્તિભાવથી મંદિરમાં સ્થિત ભગવાન પુરુષોત્તમની સમીપ જવું, ત્યાં હાથ પગ ધોઈને વિધિપૂર્વક આચમન કરીને ભગવાનને પ્રથમ ઘીથી સ્નાન કરાવવું, પછી દૂધથી, ત્યાર પછી મધ, ગંધોદક તથા તીર્થચંદનના જળથી તેમને સ્નાન કરાવીને 2 શ્રેષ્ઠ વસ્ત્ર ભક્તિપૂર્વક ભગવાનને પહેરાવવા, ચંદન, અગરુ, કપૂર તથા કંકુનો લેપ કરવો, પછી કમળ પુષ્પોથી પરાભક્તિપૂર્વક ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી. આ પ્રમાણે ભોગ અને મોક્ષ આપનારા જગન્નાથ શ્રી હરિની પૂજા કરીને તેમની સમક્ષ અગરુ, પવિત્ર ગુગળ તથા અન્ય સુગંધિત પદાર્થો તથા ઘી સાથે ધૂપ કરવો, પછી ઘીનો દીવો કરવો. મોહિની એકાગ્ર ચિત્તે ગાયના ઘી અથવા તલના તેલથી બીજા 12 દીવા પ્રગટાવીને મૂકવા, ત્યાર પછી નૈવેદ્યમાં ખીર, માલપુઆ, પૂરી, વડા, લાડુ, ખાંડ અને ફળ અર્પણ કરવા. આ પ્રમાણે પંચોપચારથી શ્રી પુરુષોત્તમની પૂજા કરીને ઓમ નમઃ પુરુષોત્તમાય આ મંત્રના 108 જપ કરવા, પછી એકાગ્રતાપૂર્વક ભગવાન પર જાત જાતના ફૂલોથી સુંદર અને વિચિત્ર શોભાયુક્ત મંડળાકાર પુષ્પમંડપ બનાવવો અને ભગવદ્ ચિંતન કરતા રહીને રાત્રે જાગરણ કરવું, ભગવાન વાસુદેવની કથા અને ગીતનું પણ આયોજન કરવું. આ પ્રમાણે વિદ્વાન પુરુષ ભગવાનનું ધ્યાન, પાઠ અને સ્તવન કરીને રાત્રિ પસાર કરે, પછી પ્રાતઃકાળે દ્વાદશીએ 12 બ્રાહ્મણોને આમંત્રિત કરવા, ત્યાર પછી પ્રાતઃકાળે દ્વાદશીએ 12 બ્રાહ્મણોને નિમંત્રિત કરવા, તે બ્રાહ્મણ સ્નાતક, વેદોના પારગામી, ઇતિહાસ પુરાણના જ્ઞાતા, શ્રોત્રિય અને જીતેન્દ્રિય હોવા જોઈએ. ત્યાર પછી સ્વયં પણ વિધિપૂર્વક સ્નાન કરીને ધોયેલું વસ્ત્ર પહેરે, પૂર્વત ભક્તિપૂર્વક ભગવાન પુરુષોત્તમને સ્નાન કરાવે, પછી ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, ઉપહાર વગેરે નાના પ્રકારના ઉપચારો વડે તથા પ્રણામ, પરિક્રમા, જપ, સ્તુતિ, નમસ્કાર અને મનોહર ગીતવાદ્યો દ્વારા ભગવાન જગન્નાથની પૂજા કરવી. ભગવાનની પૂજા પછી બ્રાહ્મણોની પણ પૂજા કરે, તેમના માટે 12 ગાયોનું દાન કરીને ભક્તિપૂર્વક સુવર્ણ, છત્રી, પગરખા અને કાંસાના પાત્ર વગેરે સમર્પિત કરવા. ત્યાર પછી બ્રાહ્મણોને ખીર સહિત પકવાનનું ભોજન કરાવવું. તે ભોજ્ય પદાર્થોમાં ખાંડ અને ગોળના પદાર્થો હોવા જોઈએ. જ્યારે બ્રાહ્મણો ભોજન કરીને સારી રીતે તૃપ્ત અને પ્રસન્ન થઈ જાય ત્યારે તેમના માટે જળથી ભરેલા 12 ઘડાનું દાન કરવું. તે ઘડાઓની સાથે લાડુ અને યથાશક્તિ દક્ષિણા પણ હોવી જોઈએ. બ્રહ્મપુત્રી ત્યાર પછી વિષ્ણુતુલ્ય જ્ઞાનદાતા ગુરુની પણ પૂર્ણ ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ. વિદ્વાન પુરુષ તેમને સુવર્ણ, વસ્ત્ર, ગાય, ધાન્ય, દ્રવ્ય તથા અન્ય મનોવાંછિત વસ્તુઓ આપીને તેમની પૂજા કરે, પછી નમસ્કાર કરીને નીચેનો મંત્ર બોલવો. સર્વવ્યાપી જગન્નાથ, શંખચક્ર ગદાધર, અનાદિ નિધિનો દેવ, પ્રિયતામ પુરુષોત્તમ. નારદ પુરાણ ઉત્તર ભાગ 61મા અધ્યાયનો 74મો શ્લોક. અર્થાત શંખચક્ર અને ગદા ધારણ કરનારા સર્વવ્યાપી અનાદિ અને અનંત દેવતા જગદીશ્વર ભગવાન પુરુષોત્તમ મારા પર પ્રસન્ન થાઓ. આમ કહીને ગુરુ અને બ્રાહ્મણની 3 વાર પરિક્રમા કરવી, પછી ચરણોમાં ભક્તિપૂર્વક મસ્તક નમાવીને આચાર્ય સહિત બ્રાહ્મણોને વિદાય કરવા, ત્યાર પછી ગામની સીમા સુધી તે બ્રાહ્મણોની સાથે સાથે જવું અને તેમને નમસ્કાર કરીને પાછા આવવું, પછી સ્વજનો અને બાંધવોની સાથે મૌનપૂર્વક ભોજન કરવું. આ પ્રમાણે કરનાર સ્ત્રી હોય કે પુરુષ તે 1000 અશ્વમેઘ અને 100 રાજસુ યજ્ઞોનું ફળ પામે છે તથા સૂર્ય જેવા પ્રકાશિત વિમાન દ્વારા તે વિષ્ણુલોકમાં જાય છે. આ પ્રમાણે મેં તમને શ્રી પુરુષોત્તમ ક્ષેત્રની યાત્રાનું ફળ કહ્યું, જે મનુષ્યને ભોગ અને મોક્ષ આપનારું છે. અધ્યાય 153 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.